શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 10 જંબુદ્વીપ તથા એના જુદા જુદા વર્ષો એટલે મહાદ્વીપો સહિત ભારત વર્ષનું વર્ણન મુનિઓએ કહ્યું. અહો, તમે સમસ્ત ભરતવંશી રાજાઓનો આ બહુ મોટો ઇતિહાસ કહી સંભળાવ્યો. હવે અમે સંપૂર્ણ ભૂમંડળનું વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ. જેટલા સમુદ્ર, દ્વીપ, વર્ષ એટલે મહાદ્વીપ, પર્વત, વન, નદીઓ તથા પવિત્ર દેવતાઓના સ્થાન છે તથા સગળી પૃથ્વીનું પરિમાણ જેટલું છે, જેના આધાર પર આ ટકી રહ્યું છે અને જે આનું ઉપાદાન કારણ છે, એ બધું યથાર્થ રૂપે કહો. લોમહર્ષણજી બોલ્યા, હે મુનિવરો, સાંભળો. હું આ ભૂમંડળનું વૃતાંત સંક્ષેપમાં સંભળાવું છું. જંબુ, પ્લક્ષ, સાલમલ, કુશ, કોંચ, શાક તથા પુષ્કર આ 7 દ્વીપ છે, જે ક્રમશઃ લવણ, ઇક્ષુરસ, સુરા, ધૃત, દહીં, દૂધ તથા જળરૂપી 7 સમુદ્રોથી ઘેરાયેલા છે. આ બધાની મધ્યમાં જંબુદ્વીપ સ્થિત છે. તેના મધ્યભાગમાં સુવર્ણમય મેરુ પર્વત છે, જેની ઊંચાઈ 84,000 યોજન છે. તે પૃથ્વીની અંદર 16,000 યોજન સુધી ગયેલો છે તથા તેના શિખરની પહોળાઈ 32,000 યોજન છે. તેના મૂળનો વિસ્તાર 16,000 યોજન છે. તે પર્વત પૃથ્વીરૂપી કમળની કર્ણિકા રૂપે સ્થિત છે. તેના દક્ષિણમાં હિમવાન, હેમકૂટ અને નિષદ પર્વત આવેલા છે. ઉત્તરમાં નીલ, શ્વેત અને શૃંગવાન ગીરી છે. મધ્યના 2 પર્વત નિષદ અને નીલ 1,00,000 યોજન લાંબા છે. બીજા પર્વતો ક્રમશઃ 10,000 યોજન નાના થતા ગયા છે. એ બધાની ઊંચાઈ અને પહોળાઈ 2,000 યોજન છે. મેરુની દક્ષિણમાં ભારત વર્ષ છે. તેનાથી ઉત્તરમાં કિમ પુરુષ વર્ષ તથા તેના પણ ઉત્તરમાં હરિવર્ષ છે. આ પ્રમાણે મેરુના ઉત્તર ભાગમાં બધાના અંતમાં રમ્યક વર્ષ, તેની દક્ષિણે હિરણ્યમય વર્ષ તથા તેની પણ દક્ષિણમાં ઉત્તર કુરુ છે. આ 6 વર્ષો એટલે કે મહાદ્વીપોની વચ્ચે ઇલાવૃત વર્ષ છે, જેના મધ્યભાગમાં સુવર્ણમય ઊંચો મેરુ પર્વત છે. આ વર્ષ કહેતા અહીં મહાદ્વીપ સમજવું જોઈએ. આ વર્ષ એટલે મહાદ્વીપ મેરુની ચારે બાજુ 9,000 યોજન સુધી ફેલાયેલો છે. તેમાં મેરુની પૂર્વમાં મંદ્રાચલ, દક્ષિણમાં ગંધમાદન, પશ્ચિમમાં વિપુલ તથા ઉત્તરમાં સુપાશ્વ પર્વત સ્થિત છે. આ ચારે પર્વતો પર ક્રમશઃ કદંબ, જાંબુ, પીપળો અને વડ આ 4 વૃક્ષ છે, જે 11,000 યોજન વિસ્તારના છે. વૃક્ષો એ પર્વતોની ધજારૂપે શોભાયમાન થઈ રહ્યા છે. એ જંબુ એટલે જાંબુ વૃક્ષજા દ્વીપનું નામ જંબુ દ્વીપ હોવાનું કારણ છે. એના ફળ હાથી જેટલા વિશાળ હોય છે. તે ફળ ગંધમાદન પર્વત પર પડીને ફૂટી જાય છે. તેમના રસથી ત્યાં જંબુ નામની નદી વહે છે. ત્યાંના લોકો તે નદીનું જળ પીવે છે. તે જળ પીવાથી લોકોના શરીર અને મન સ્વસ્થ રહે છે. તેમને કષ્ટ થતું નથી. તેમના શરીરમાં દુર્ગંધ થતી નથી તથા તેમની ઇન્દ્રિયો કદી ક્ષીણ થતી નથી. જાંબુના રસથી તે નદીના કિનારાની માટી જાંબુનદ નામક સુવર્ણના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે, જે સિદ્ધોના આભૂષણમાં કામ આવે છે. મેરુથી પૂર્વમાં ભદ્રાસુ અને પશ્ચિમમાં કેતુમાલ વર્ષ છે. આ બંનેની વચ્ચે ઇલાવૃત વર્ષ છે. મેરુની પૂર્વમાં ચૈત્રરથ, દક્ષિણમાં ગંધમાદન, પશ્ચિમમાં વૈભ્રાજ તથા ઉત્તરમાં નંદનવન છે. એ જ પ્રમાણે જુદી જુદી દિશાઓમાં અરુણોદ, મહાભદ્ર, અસિતોદ તથા માનસ આ 4 સરોવર છે, જે સદા દેવતાઓના ઉપભોગમાં આવે છે. સાંતવાન, ચક્રકુંજ, કુરરી, માલ્યવાન તથા વૈકંક વગેરે પર્વતો મેરુના પૂર્વ ભાગમાં કેસરાચલના રૂપમાં સ્થિત છે. ત્રિકુટ, શિશિર, પતંગ, રૂચક તથા નિષદ વગેરે દક્ષિણ ભાગના કેસર પર્વત છે. શિખિવાસ, વેદુર્ય, કપિલ, ગંધમાદન અને જારુધી વગેરે પશ્ચિમ ભાગના કેસર પર્વત છે. શંખકૂટ, ઋષભ, હંસ, નાગ તથા કાલાંજર વગેરે પર્વત ઉત્તર ભાગના કેસરાચલ છે. મેરુ પર્વતની ઉપર 14,000 યોજનના વિસ્તારની એક વિશાળ પુરી છે, જે બ્રહ્માજીની સભા કહેવાય છે. એમાં બધી બાજુએ 8 દિશાઓ અને વિદિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોના નગર છે. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળીને ચંદ્રમંડળને ભીંજવનારી ગંગા બ્રહ્મપુરીની ચારે બાજુ પડે છે. ત્યાં પડ્યા પછી એ ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. તે સમયે એના ક્રમશઃ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા નામ પડે છે. પૂર્વ તરફ સીતા એક પર્વતથી બીજા પર્વત પર થઈને પૂર્વના ભદ્રાશ્વ વર્ષના માર્ગે સમુદ્રને જઈને મળે છે. એ જ પ્રમાણે અલકનંદા દક્ષિણ માર્ગથી ભારત વર્ષમાં આવે છે અને ત્યાં સાત ભાગમાં વિભક્ત થઈને સમુદ્રમાં ભળી જાય છે. એ જ પ્રમાણે ભદ્રા ઉત્તરગીરી તથા ઉત્તર કુરુને ઓળંગીને ઉત્તર સમુદ્રમાં મળે છે. માલ્યવાન અને ગંધમાદન પર્વત નીલગીરીથી નિષદ પર્વત સુધી ફેલાયેલા છે. એ બંનેના મધ્ય ભાગમાં મેરુ કર્ણિકાના આકારમાં સ્થિત છે. ભારત, કેતુમાલ, ભદ્રાશ્વ તથા કુરુ આ દ્વીપ લોકરૂપી કમળના પત્ર એટલે પાંદડા છે. જઠર અને દેવકૂટ આ બંને મર્યાદા પર્વત છે. એ નીલથી નિષદ પર્વત સુધી ઉત્તર દિશામાં ફેલાયેલા છે. એ બંને મેરુના પશ્ચિમ ભાગમાં પૂર્વવ્રત સ્થિત છે. ત્રિશુંગ અને ઝારુધી એ ઉત્તર દિશાના વર્ષ પર્વત છે, જે પૂર્વથી પશ્ચિમ તરફ સમુદ્રની અંદર સુધી ચાલ્યા ગયા છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં મર્યાદા પર્વતોનું વર્ણન કર્યું, જે મેરુની ચારે બાજુ બે બેની સંખ્યામાં સ્થિત છે. મેરુ પર્વતની ચારે બાજુ જે કેસર પર્વત બતાવવામાં આવ્યા છે, તેમની ગુફાઓ બહુ મનોહર છે. એ ગુફાઓમાં સિદ્ધો અને ચારણો રહે છે. ત્યાં અનેક સુંદર વન અને નગર છે. લક્ષ્મી, વિષ્ણુ, અગ્નિ, સૂર્ય તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના વિશાળ મંદિરો છે, જે કિન્નરો દ્વારા સેવિત છે. પર્વતોની સુંદર ગુફાઓમાં ગંધર્વ, યક્ષ, રાક્ષસ, દૈત્ય અને દાનવ દિવસ રાત વિહાર કરે છે. એ પર્વતો આ પૃથ્વીના સ્વર્ગ માનવામાં આવ્યા છે. ત્યાં ધર્માત્માઓનો નિવાસ છે. પાપી જીવો સેંકડો જન્મ ધારણ કરવા છતાં ત્યાં જઈ શકતા નથી. ભદ્રાશ્વ વર્ષમાં ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે બિરાજે છે. કેતુમાલમાં વરાહ, ભારત વર્ષમાં કચ્છપ તથા ઉત્તર કુરુમાં મત્સ્ય રૂપે રહે છે. સર્વેશ્વર ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપ છે તથા વિશ્વરૂપમાં પણ સર્વત્ર સુશોભિત થાય છે. અખિલ જગત સ્વરૂપ ભગવાન વિષ્ણુ સૌના આશ્રય છે. કિમ પુરુષ વગેરે જે આઠ વર્ષ એટલે કે મહાદ્વીપ છે, તેમનામાં શોક, આયાસ એટલે થાક, ઉદ્વેગ અને સુધાનો ભય વગેરે વિકારો થતા નથી. ત્યાંના લોકો બધી રીતે સ્વસ્થ, નિર્ભય અને સર્વ પ્રકારના દુઃખોથી રહિત છે. ત્યાં બધાનું આયુષ્ય 10-12 હજાર વર્ષનું હોય છે. એ સ્થાનમાં પૃથ્વીની જેમ સુધા, પીપાસા વગેરે દોષ પ્રગટ થતા નથી. આ બધા વર્ષોમાં 7-7 કુલ પર્વત છે, જેમાંથી સેંકડો નદીઓ પ્રગટ થઈ છે. સમુદ્રથી ઉત્તર અને હિમાલયની દક્ષિણનો જે દેશ છે એનું નામ ભારત વર્ષ છે. તેમાં રાજા ભરતના સંતાન તથા પ્રજા રહે છે. તેનો વિસ્તાર 9000 યોજન છે. ભારત વર્ષ કર્મભૂમિ છે તથા ત્યાં ઈચ્છા અનુસાર સાધના કરનારને સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે. ભારતમાં મહેન્દ્ર, મલય, સહ્ય, શુક્તિમાન, વૃક્ષ, વિંધ્ય અને પારિયાત્રા 7 કુલ પર્વત છે. અહીં સકામ સાધનાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, નિષ્કામ સાધનાથી મોક્ષ મળે છે તથા અહીંના લોકો પાપ કરવાથી તિર્યક યોનિ અને નરકમાં પણ પડે છે. ભારત સિવાય અન્ય સ્થાનો મનુષ્યને માટે કર્મભૂમિ નથી. આ ભારત વર્ષના 9 ભેદ છે. ઇન્દ્રદ્વીપ, કસેતુમાન, તામ્રવર્ણ, ગભસ્તીમાન, નાગદ્વીપ, સૌમ્યદ્વીપ, ગંધર્વદ્વીપ, વારુણદ્વીપ તથા સમુદ્રથી ઘેરાયેલો આ 9મો દ્વીપ છે ભારત. આ 9મો દ્વીપ છે ભારત. આ દ્વીપ દક્ષિણથી ઉત્તર સુધી 1000 યોજન લાંબો છે. એની અંદર પૂર્વ દિશામાં કિરાત અને પશ્ચિમ દિશામાં યવન રહે છે. મધ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર જાતિના લોકો રહે છે, જેમની ક્રમશઃ યજ્ઞ, યુદ્ધ, વેપાર તથા સેવા આ ચાર વૃત્તિઓ છે. સતલજ અને ચંદ્રભાગા વગેરે નદીઓ હિમાલયમાંથી નીકળે છે. વેદ, સ્મૃતિ વગેરે સરિતાઓનો ઉદ્ગમ પારિયાત્ર પર્વત છે. નર્મદા અને સુરમા વગેરે નદીઓ વિંધ્યગીરીથી પ્રગટ થઈ છે. તાપી, પયોષ્ણી, નરવિંધ્યા તથા કાવેરી વગેરે નદીઓ વૃક્ષની શાખાથી નીકળે છે. વૃક્ષની વૃક્ષની અહીં વૃક્ષ એમનું નામ શ્રવણ કરવાથી એમનું નામ શ્રવણ કરવા માત્રથી એ બધા પાપોને હરી લે છે. ગોદાવરી, ભીમરતી તથા કૃષ્ણવેણી વગેરે પાપનાશક નદીઓ સહ્ય પર્વતમાંથી પ્રગટ થઈ છે. કૃતમાલા, તામ્રપર્ણી વગેરેનું ઉદગમ સ્થાન મલય પર્વત છે. ત્રિસાંધ્ય, ઋષિકુલ્યા વગેરે નદીઓ મહેન્દ્ર પર્વતમાંથી પ્રગટ થઈ છે. ઋષિકુલ્યા અને કુમારા વગેરે નદીઓ શુક્તિમાનના શાખા પર્વતોમાંથી નીકળી છે. આ નદીઓની શાખાઓ રૂપી હજારો નાની નદીઓ પણ છે. એમના મધ્યમાં કુરુ, પાંચાલ, મધ્યપ્રદેશ, પૂર્વદેશ, કામરૂપ, કામરૂપ એટલે આસામ, પોંડ્ર, કલિંગ એટલે ઓરિસ્સા, મગધ, દક્ષિણના પ્રદેશ, અપરાંત સૌરાષ્ટ્ર, શુદ્ર, આભીર, અર્બુદ, આબુ, મેરુ, મારવાડ, માલવા, પારિયાત્ર, સોવીર, સિંધ, સાલ્વ, સાકલ્ય, મદ્ર, અંબષ્ટ તથા પારસિક વગેરે પ્રદેશ અને ત્યાંના નિવાસીઓ રહે છે. તેઓ ઉપરોક્ત નદીઓનું જળ પીએ છે અને સંભાવથી રહે છે. ઉક્ત પ્રદેશોના લોકો બહુ ભાગ્યશાળી અને તંદુરસ્ત છે. એ બધા ભારત વર્ષમાં જ રહે છે. હે મહામુનિ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ આ ચાર યુગ આ ભારત વર્ષમાં થાય છે, બીજે ક્યાંય થતા નથી. અહીં પારલૌકિક લાભને માટે યતિઓ તપસ્યા કરે છે, યજ્ઞોમાં આહુતિ આપે છે તથા દાતાઓ આદરપૂર્વક દાન આપે છે. જંબુદ્વીપમાં મનુષ્યો સદા યજ્ઞો દ્વારા યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુનું યજન કરે છે. બીજા દ્વીપોમાં અન્ય પ્રકારની ઉપાસનાઓ છે. હે મહામુનિ, જંબુદ્વીપમાં પણ ભારત વર્ષ શ્રેષ્ઠ છે, કેમ કે આ કર્મભૂમિ છે અને બીજા દેશ ભોગભૂમિ છે. અહીં લાખો જન્મો પછી બહુ મોટા પુણ્ય સંચયથી જીવને ક્યારેક મનુષ્ય જન્મ મળે છે. દેવતાઓ એવું ગાન કરે છે કે જે જીવ સ્વર્ગ અને મોક્ષના કારણરૂપ ભારત વર્ષમાં વારંવાર જન્મ લે છે અને નિષ્કામ કર્મ કરીને તે કર્મો પરમાત્મા વિષ્ણુને અર્પણ કરી દે છે તેઓ ધન્ય છે. અત્રાપી ભારતમ શ્રેષ્ઠ જંબુદ્વીપે મહામુને યતો હિ કર્મ ભૂરેશા યતો અન્યા ભોગ ભૂમયઃ અત્ર જન્મ સહસ્ત્રાણામ સહસ્ત્રેપી સતમ કદા ચિલ્લ લભતે જંતુર માનુષ્યમ પુણ્ય સંચાયાત ગાયંતિ દેવાઃ કિલ ગીતકાની ધન્યાસ્તુ યે ભારત ભૂમિ ભાગે સ્વર્ગાપવર્ગાસ્પદ હેતુ ભૂતે ભવંતિ ભૂયઃ પુરુષા મનુષ્યાઃ કર્માણ્ય સંકલ્પિત તત ફલાનિ સન્યસ્ય વિષ્ણો પરમાત્મ રૂપે. 19મા અધ્યાયના 23 થી 26 શ્લોક સંખ્યા. જેઓ આ કર્મભૂમિમાં જન્મ લઈને સત્કર્મો દ્વારા પોતાના અંતકરણને શુદ્ધ કરીને ભગવાન અનંતમાં લીન થાય છે તેમનું જીવન ધન્ય છે. આપણે જાણતા નથી કે આ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા પુણ્યલોકના ક્ષીણ થયા બાદ આપણે ફરી ક્યાં દેહ ધારણ કરીશું. એ મનુષ્યો જેઓ ભારત વર્ષમાં જન્મ લઈને સંપૂર્ણ ઇન્દ્રિયોથી સંપન્ન છે તેઓ ધન્ય છે. હે વિપ્રવરો, આ 9 દ્વીપોથી યુક્ત જંબુદ્વીપનું વર્ણન કરવામાં આવ્યું. એનો વિસ્તાર 1,00,000 યોજન છે, પરંતુ અહીં સંક્ષેપમાં જ વર્ણન કરવામાં આવ્યું છે. જંબુદ્વીપને ગોળાકારમાં ચારે બાજુથી ઘેરીને ખારા પાણીનો સમુદ્ર સ્થિત છે. એનો વિસ્તાર પણ 1,00,000 યોજન છે. અધ્યાય 10 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.